ભગવાન દેખાય બધાનામાં દેખાય, પોતાનામાં દેખાય પણ બીજા બધાનામાં દેખાય, અને દેખાય એટલે પછી બકરીને મારવાનું મન ના થાય. ભગવાન દેખાતા હશે બકરીને મારે, ગધેડાથી જ મારે, ગધેડા ભગવાન દેખાય પછી મારે ખરો, તું મારું આવે ના મારું, કારણ કે દેખાય છે બધે ભગવાન, કાકાનામાં દેખાય છે ભગવાન, સાક્ષાત કરતા એમનો નિર્વિકલ્પ જ્ઞાન. અને હું લલ્લુભાઈ છું, આનો કાકો છું, આનો મામો છું, આનો પુઓ છું, આનો બાપ છું, આનો દાદો છું, બધા બધી રોંગ બિલીફો છે. લક્ષણ બતાવો, જ્ઞાનીના લક્ષણ શું? મેમ જ્ઞાનીના લક્ષણ શું? એના લક્ષણ જોઈને આપણે શું કામ? જ્ઞાની જ્ઞાની છે એનો પુરાવો શું? આપણે બેંક આપણે કહીએ કે બેંકમાં તમે આને લઈ જજો, તો આપણે સમજીએ બેંક તો બધું આપણે બધી રકમ આપી દેશે ના સમજીએ? એવું જ્ઞાની પુરુષ બધી ચીજ આપે, જે માગે એ આપે, એમનો જ્ઞાન જે માગે ને એ આપી દે, એમનો જ્ઞાન. બીજો કઈ લક્ષણ જરૂર ખરી? હે, બીજા કઈ લક્ષણ ની જરૂર ખરી? ના, રોકડું જ આપી દે ત્યારે લક્ષણ જોવા જોવાનું હોય? કેમ લાગે છે આપણે? જ્યાં રોકડું જ હોય ત્યારે અમારી પાસે આઈ લઈ જાઓ, એક કલાકમાં તમે આપી દઈએ છીએ. એટલે એમનું શરણાગતિ સ્વીકારવાની ખરી ને? એમની શરણાગતિ સ્વીકારવાની ખરી ને? કોને? નાની ની શરણાગતિ, શરણમાં જવું પડે. પોતે પોતે પોતે થતે પોતા પણ જ નથી ને? આ જ્ઞાની જે છે ને તેને પોતા પણ જ નથી, એટલે સ્વીકારવાની કઈ રહી? પોતે ભગવાન જાતે જ રહ્યા પછી. આ તો પબ્લિક ટ્રસ્ટ દેખાય છે, આ જે દેખાય છે ને પબ્લિક ટ્રસ્ટ, અરે ભાઈ દાદા ભગવાન છે, જાતે ભગવાન ચૌદ દુકડો નાથ, પછી ત્યાં આગળ સ્વીકારવાનું ક્યારે? ચૌદ દુકડો નાથે દર્શન કરવાનું, અને તરત આપણે ઓળખાણ કરી લેવાનું, તો એમને અર્પણતા કરવાની. મન વતન કયા મારું તમને અર્પણ કરું છું, મારું મારું તમારું અભેદ સ્વરૂપ બતાવો, કહીએ બતાડી દે અભેદ સ્વરૂપ. આ ભેદ સ્વરૂપ છે, શું છે? માથા કોઈ હારી કરી છે લગ્ન મળે, તમે ક્યારે આપે તો જ મળે. એ ભગવાન નો સાક્ષાત્કાર સીધો કરી આપે પછી જાય નહીં, પછી તમે તમારે ઘેર જાવ ઉતરી જાય. પછી રોકડું હોય ત્યાં પૂછવાનું કઈ હોય કરું બધું, તમે માગો એ આપે, પછી વાંધો ખરો કયો છે? ત્યાં કઈ રાગ દેશ ના જ્ઞાન છે, તેથી જ કયો છે, શું થયું? કારણ કે તમે તો ભેદ સ્વરૂપ લીધું, હું લલ્લુભાઈ છું, તારે કે તમે હાલ લલ્લુભાઈ, અમારે શું કે બાકી બીજા ઉપાય તો ઉપાય છે, એનાથી પ્રભુ પ્રાપ્તિ ના થાય. જય સચ્ચિદાનંદ. સાક્ષાત્કાર થયા પછી જાય નહીં, જ્ઞાની પુરુષો કરી આપે આપણને, અને દિવ્ય ચક્ષુ આપે, તેનાથી બધે જેમ આત્મા દેખાય. આ તો આપણા જ્ઞાન કશું દેખાય, ઉડતા ચશ્મા પહેર પહેર કરે તોય ના દેખાય. ઇનામદાર માસ્ટર ને ભરતી જાઓ, અત્યારથી આ બધું માથાકૂટ કરી, પણ ભગવાન નું સ્વરૂપ શું છે તે જાણ્યું નથી. આ સમજમાં આવી ને, એ જ્ઞાની પુરુષ પોતાનું સ્વરૂપ બતાવે, સ્વરૂપ ભગવાન નું સ્વરૂપ. તમે જ આત્મા છો, પણ તે તમને ખબર નથી, તે જ આવું વાત કરે છે ને, તેમનું મગજ્ઞાન. અને એ જ આત્મા ભગવાન સ્વરૂપ છે, આત્મા એક પરમાત્મા છે. હા, એ જ પરમાત્મા છે, પણ એનું ભાન થવું જોઈએ, ભાન વગર નું જાણેલું બધું નકામું છે. આકર ગરી છે બોલે, પણ ગરી એટલે શું એવું ભાન થવું જોઈએ, ગળ્યા વગર એમ ભાન થયા વગર ગરી શું કામ નહીં? અમે ત્યાં કતારગામાં આવેલા ત્યારે આવેલા નહીં કોઈ. કામ કરી લેવા જેવું છે, બીજું કઈ એવું છે. જગત બે રીતે છે, એક ભ્રાંતિ સ્વરૂપ છે, લૌકિક સ્વરૂપ, લૌકિક લૌકિક, અને બીજા સ્વરૂપે વાસ્તવિક સ્વરૂપે છે, અને તે અલૌકિક છે. કેવું છે? જ્યાં સુધી વાસ્તવિકતાનું કશું જાણવું નથી ત્યાં સુધી ભગવાનની વાત કેવી જાણે? આપ સમજાય ને? આપ જે જાણો છો ને અત્યાર સુધી એ બધું લૌકિક જ જાણ્યું છે, અને વાસ્તવિકતાનું જાણવાનું થાય ને ત્યારે મનમાં એમ લાગે કે અનંત અવતારનું મારું જાણેલું બધું ખોટું નીકળ્યું. હવે ખરી રીતે જાણવું જોઈએ કે વાસ્તવિકતાનું જાણવું જોઈએ કે ભૌતિક ભ્રાંતિ વાળું? વાસ્તવિકતાનું, વાસ્તવિકતાનું જ્ઞાન બહાર હોય નહીં, દુનિયામાં કોઈ આપી ના શકે. વાસ્તવિક જે તેમ છે તેમ, તે અત્યારે તમને શું લાગે કે આ બધું ભગવાને બનાવ્યું છે? આ બધું શું લાગે? ભગવાને બનાવ્યું છે. હા, એ જ્ઞાન તમને એકલા નથી, નાના છોકરા, નાના છોકરાને એ જ્ઞાન હોત ને. ફરી આપણે ધંધા કરવાની શી જરૂર છે? ભગવાને મોકલ્યા કરે, ખાવાનું પીવાનું. તમે સમજાય ને? એવું નથી. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ક્રિએટર ની અંદર ભગવાન, અને તેથી વર્તનમાં દોષ આવ્યો. એ દ્રષ્ટિ દોષ જાય તો જ્ઞાન દોષ જાય, અને વર્તન દોષ જાય. એટલે ભગવાન, એટલે ભગવાન જ છે અકર્તા રૂપે, સચ્ચિદાનંદ સ્વરૂપ, નિર્લેપ, અસંગ, એવા પોતાનું સ્વરૂપ જેને સંભાળતા પેલા તો હાજર થઈ જાય. જય સચ્ચિદાનંદ. મારે આત્માના જ અનુભવ મળ્યા છે ને, આખો દાડો આત્માના જ અનુભવ. જય સચ્ચિદાનંદ. આવો બોલો ભાઈ. એટલે ઘરે આવ્યા હતા બેઠા, છોકરા જોડે ભાઈ જોડે વાતચીત થઈ રહી. કહે છે કોઈ કોઈ ગારો પડે તો સમાધિ ના જાય, અને ગાર પડે તો સમાધિ જતી રહે. પૂછે ગાર પડે સમાધિ ના જતી રહે, અને તમને તો ગાર ના પડે તો તમારી લલમી તમારે બગાડ્યું કહેતા ને ત્યાં તમારે જતી રહી. સાચા શોધક છે. આટલા બધી દોડધામ કોણ કરે? નટુભાઈ, નટુભાઈ બુદ્ધિશાળીઓ હોય, જ્ઞાની તો બતા છે. જ્ઞાની 10 લાખ વર્ષે કોક ખરું ઉત્પન્ન થાય, અને તે આપણને કલાકમાં મોક્ષ આપે, સર્વસ્વ રીતે દુઃખથી મુક્ત કરે. છે તારે કોઈ પ્રકારનું દુઃખ? અને જો એન્જિનિયરની નોકરી કરે છે, બધું કરે છે, અને તે ફરજિયાત છે. ફરજિયાત તો ભગવાન નું મરજિયાત પણ ઉડી ગયું. મરજિયાત કે મરજિયાત પેદો ફસાય ખરામાં એ જ ફસાયા છે. તો એ જ્ઞાની પુરુષ ના આશરો જયારે મુક્ત પુરુષ નું મળે ત્યારે છૂટે, ને તો એ જ ફસાયા. નતા ફસાયા ત્યાં જોયા નહીં એના એ જતા ને બતાયા હતા. આરોપ કરે કરતા ગમે તેને આરોપ કરે તે નથી આપણને શક્તિ ને કરે કે ભગવાન ને કરે કે એનો વધુ આપણને પણ કરતા કોને કે છે પરિણામ ને કરતા કે છે શું કે છે ઇફેક્ટિવ ને કરતા કે છે આપડે લોકો તેને કરતા કે ઇફેક્ટ ના વિઝિબલ સંજોગ ને કરતા કહીએ હા ઇફેક્ટ ના વિઝિબલ સંજોગો ને કરતા કહીએ પોઝિટ ના જો કરતા સમજાય તો તું કેલાવે ખરો ખરો કરતા કોણ છે નૈમિત્તિક કરતા તો કોઝિજ નો છે શું છે કોઝિજ નો આ તો બધું વિસર્જન છે શું છે વિસર્જન ને જગત સર્જન કે છે જે વિસર્જન છે એને જગત કે છે સર્જન અને સર્જન ને સર્જન જાણતા નથી શું થાય કે તમને સમજાય વિસર્જન છે એવું હા વિસર્જન ને સર્જન કે એટલે પાછું નવું સર્જન થયું ને નવું સર્જન તો ખરું પણ નવા સર્જન ને જાણતા જ નહીં શું થઈ રહ્યું છે આ વિસર્જન ને જ જાણે છે બરોબર છોકરો મરી ગયો તે વિસર્જન છે અને કે છે મારી નાખ્યો કે પેલા ભાઈ આ આજની ક્રિયા નથી આ તો થઈ ગયેલી ભૂતકાળ માં છે જે ભૂતકાળ માં થઈ ગયેલી ક્રિયા ને આજને કેમ કેવાય આપડે થી કેમ લાગે છે આપને વાત ભૂતકાળ માં જે થઈ ગયું હોય એને આજનું આરોપણ કરીએ તો ગુનો જ છે ને જગત એ દ્રષ્ટિ છે ભ્રાંતિ એટલે શું કે જે આજે નથી થતું તેને આજ માને છે ભ્રાંતિ આ તો પરિણામ છે એ જન્મ થી તે મરણ સુધી નું પરિણામ છે હવે પરિણામ માં જો આવવા આવ્યો તો હવે તું સારા સારો વિચાર કરીને આવે નવે સર થી કઈ હિસાબ ચોક્કસ કર કે છે શું કે છે જો તારી જાતને કરતા માનતો હોય તો ભગવાન ની ઉપર કરતા માનતો હોય તો તારું કરતા પણ તું છોડી દે આવે શું કે છે વાત તો એ ખોટી છે ને એ ખોટી પણ ગમે તે અવલંબ લેતો હોય ભગવાન ને કરતા માનવું તો તારું કરતા પણ તું છોડી દે હું કરું છું શું બધું એ જ કરે છે મને ઉઠાડ્યો એમને જગાડ્યો એમને ખવડાવ્યું એમને પીવડાવ્યું એમને દુઃખ એને આપ્યું સુખ એને આપ્યું પણ ના આ તો બેવ રાખે છે ને એ કરતા અને હું કરતા બંને વાત ખોટી છે નહી તો મનુષ્ય ને દુઃખ હોતું છે મનુષ્ય કેટલી મોટી પુનસાર પણ નહીં જબરજસ્ત જઈએ થાય મનુષ્ય પણ પ્રાપ્ત થાય હું આવી રીતે પ્રાર્થના કરું છું અને કોઈને છોકરો ના હોય અને છોકરો ગર્ભ રહ્યો હોય પેટમાં તે રોજ રોજ ડાક્ટર પાસે જઈને સાહેબ જીવતું છે કે મરેલું મને દેવું કે રોજ શંકા એનું ઉત્પન્ન થાય 9 મહિના સુધી શું થાય તમને સમજ પડે છે આજના જગત એટલું બધું શંકાશીલ થઈ ગયું છે પોતાની જાત ઉપર ની શ્રદ્ધા નથી રહી જાત ઉપર ની શ્રદ્ધા રહી નથી એવું બધું શંકાશીલ થઈ ગયું છે તેનો આ દુઃખ છે ને શંકાશીલ આમ થઈ જશે શું થઈ જશે આમ થઈ જશે શું થઈ જશે શું મને હું કે આજુ હંધાયું નહીં તને ફોટો લેવડાવતા રહેજો કે એનો ફોટો લેવાની જરૂર શું તે વખત આપણે જરૂર હોય તો પૂરું થયા પછી વખત લઈએ વાત દીધી ખબર ને આજુ હંધાઈ ગયા પછી એને એને હવે શંકા શંકા શું આ શરે માટે શંકા શંકા પણ હા આખું બુદ્ધિ ને ખેડ ખેડ ખેડ ખેડ ઘસ ઘસ કરે છે બુદ્ધિ ને, અને ધાર ઝીણી કરી નાખે પછી બુદ્ધુ જેવા થઈ જાય છે. શું થઈ જાય? તમે બુદ્ધુ કહો છો, લોકો જગત માં કિંમત ઉપજે છે. તમે બુદ્ધુ કહો છો, જગત તો એને બુદ્ધિશાળી કહે છે. હું બુદ્ધુ કહેતો નથી, બુદ્ધુ જેવા થઈ જાય છે. હા, તો બુદ્ધુ જેવા થઈ જાય એ તમારી જ્ઞાની ભાષામાં. જગત તો કોઈને બુદ્ધિ કેમ કરી, પણ જગત તો એને હોશિયાર કરે છે ને. એ બુદ્ધુ થઈને માર ખાય છે ને, બુદ્ધુ થઈને પણ માર ખાય છે ને. બુદ્ધિશાળીઓ છે ને, બુદ્ધિશાળી કઈ, દરેક બુદ્ધિ કઈ ખરાબ હોતી નથી, વિપરીતતા દરેક જગ્યાએ હોતી નથી. જે બુદ્ધિ લોકોને અજવાળું આપે, પ્રકાશ આપે, કઈક ઠંડક કરે, સામાન્ય ભાવે ઠીક છે. બુદ્ધિ સામાન્ય ભાવે ઠીક છે, ના ના ખોટી નથી વસ્તુ. એને બુદ્ધિ ને અહંકાર થી પોઈઝનસ કરી નાખી છે. શું કર્યું છે? બુદ્ધિ ને અહંકાર થી પોઈઝનસ. નહી તો બુદ્ધિ કઈ ખોટી વસ્તુ હશે? એ પ્રકાશ છે, પર પ્રકાશ છે, પણ પર પ્રકાશ છે, આત્માનો પર પ્રકાશ છે ને. જો એટલે બુદ્ધિ કઈ ખોટી નથી, અને અહંકાર એને અહંકાર કરીને પોઈઝનસ કરી નાખી છે. તો ઘણા ખરા મન તો વકીલો વકીલો બધા ભેગા થાય ને, તે જયારે કોર્ટ ને માટે કામમાં લાયક ના રહે ને, પછી એમની સ્થિતિઓ શું થાય છે તે વર્ણન કરે તો આપણને અજાય બી લાગે. હવે એટલું પોતે કેમ જીવન જીવવું તેનું તો આપણી પાસે હોવું જ છે ને. આ તો ધંધો, એ તો બાય પ્રોડક્ટ છે. શું છે ધંધો? એ કઈ મુખ્ય વસ્તુ નથી. જાત પર શ્રદ્ધા ખોઈ નાખી, જાત પર શ્રદ્ધા. સમજ્યા તમે? તમને તમારી જાત પર શ્રદ્ધા છે કે નહીં? જાત ઉપર ની શ્રદ્ધા ખોઈ નાખી છે. બુદ્ધિ ને, બુદ્ધિ નો વિશેષ ઉપયોગ થી જાત ઉપર ની શ્રદ્ધા જતી રહી છે. બુદ્ધિ ની શ્રદ્ધા ઉભી જતી થઈ જાય, ઓછી થઈ જાય. બુદ્ધિ ની ઉભી થઈ, બુદ્ધિ ની શ્રદ્ધા ઉભી થાય છે. પેલી જતી રહે છે, પેલી ઉભી થાય. જાત ઉપર ની શ્રદ્ધા ઉડી જાય. અને બીજું સૂજ, જે સૂજ પડતી હોય ને તે નકામી જતી રહે. નહી તો બુદ્ધિ ના જરા ઓછું વપરાય ને, ત્યાં સૂજ પડે માણસ. આ જગત માં કઈ વસ્તુ માં વસ્તુ કઈક હોય તો મનુષ્યો ને, જીવ માત્ર ને સૂજ પડે છે. શું કહ્યું? સૂજ પડે. એટલી જ વસ્તુ જગત માં છે. એટલે જ મનુષ્ય જન્મ સારો કહેવાયો. હે, સૂજ પડે છે એટલા માટે જ મનુષ્ય દેહ સારો ગણાયો. સૂજ પડે છે એટલે મનુષ્ય દેહ ઉત્તમ ગણાયો. જય સચિદાનંદ. અને એટલું જ છે, સૂજ એટલી જ પડે છે, બીજું બધું કોઈ બધું, બીજું બધું તો એનો એ જ વાટેલી દાળ છે. બાકી સૂજ પડે. દાદા, આ સૂજ વર્તન માં આવતા વાર લાગે ખરી કે? તમે જે આ સૂજ ની વાત કરો છો, જય સચિદાનંદ, તમે જે આ સૂજ ની વાત કરી એને વર્તન માં આવતા વાર લાગે ખરી કે? આ જે તમે જે સૂજ કહો છો એ પ્રમાણે સૂજ પડે એટલે વર્તન માં તરત આવી જાય. તરત આવી જાય એવી વસ્તુ છે, પણ જો કદી બુદ્ધિ ને બધા ડખા ના હોય ને, તો દેખા ના હોય ને. કેટલાક લોકો તો પેલા સૂજ ઉપર જ જીવન જીવતા હતા. અંતર સૂજ કહેવાય ને સાહેબ, તો જોડે અંતર સૂજ, તો તમારે તો અંતર સૂજ નો અનુભવ હોય. અંતર સૂજ ઉપર ચાલવાનું, કેવું? અંતર સૂજ. મુખ્ય વસ્તુ એટલું જ છે, જે કઈ આ જગત માં એ હોય સારભૂત તો એ સૂજ છે. નવી વસ્તુ ઉત્પાદન દખલો દખલ થી આ સૂજ ગુમાવીએ છીએ એવી સમજથી પેલી સૂજ પછી ઉપર થઈ જાય. દખલો દખલ ના પરિણામે આ સૂજ ખોવી પડે છે. દખલો દખલ ના પરિણામ થી જ આ બધું દખલ થઈ ગયું છે. દખલ થઈ ગયું એવું સમજણ પડી જાય તો પેલી સૂજ ચાલે ખરી? સૂજ ઉપર રહેતો કશું જ રહેતું નથી. અંતર સૂજ ઉપર રહ્યો ને કશું રહેતું નથી. અંતર સૂજ તો બહુ મોટી વસ્તુ છે. એ સૂજ નો આધાર છે, એક સંસાર આધાર છે. જ્યાં સુધી ત્યાં સુધી મિથ્યાત્વ સૂજ હોય. કેવી હોય? જો વિનાશી ચીજો નો સુખ હોય એવી સૂજ હોય. અને જયારે સાચું અવલંબન મળી જાય તો પછી સમ્યક સુધ ઉત્પન્ન થાય. તમે તો કહો છો ને કે વિતરાગ નું અવલંબન એ અવલંબન નથી, પછી અવલંબન ની કઈ વાત રહી? હે, તમે તો આ વખતે એવું કહ્યું કે વિતરાગો નું અવલંબન એ અવલંબન નથી. અવલંબન છે જ નહીં ને, અવલંબન અવલંબન ત્યાં આ સૂચ પ્રગટ થાય ને, ત્યાં સુધી ત્યાં જ આ સૂચ પ્રગટ થાય. આવું જો અવલંબન હોય તો જ સૂચ પ્રગટ થાય, તો જ સૂચ પ્રગટ થાય. નહીં તો તમે કહો છો તેવી પેલી જગત ની સૂચ ઉભી થાય. એટલે વિતરાગો નો અવલંબન એ અવલંબન છે નહીં, અને ખાલી કહેવાય એટલું જ અવલંબન. એ તો બોલવું પડે. કારણ વિતરાગ કોઈને વળગતા નથી, કોઈ વિતરાગ ને વળગી શકે નહીં. શું કહ્યું? ચોટ જ નથી ત્યાં, પાકા. એટલા બહુ પાકા, બહુ પાકા, અસલ પાકા. પોતે જગત ને જીત્યા અને લોકોને જીતવાનો માર્ગ બતાવ્યો. જગત જીતવાનો માર્ગ, જગત જીત્યા વગર કોઈ મોક્ષે ગયેલો? જગત માં ફર્યા છતાં જગત અડ્યું નહીં. જગત માં ફર્યા છતાં અડ્યું નહીં, જગત માં ખાધું છતાં અડ્યું નહીં, પીધું છતાં અડ્યું નહીં. શું જગત નો માર ખાધો તો અડ્યો નહીં? શું ધન્ય છે વિતરાગતા ને. એક વખત નું વાક્ય યાદ આવ્યું તમારું. શું? મુંબઈમાં ખેતરીભાઈ ને ત્યાં સત્સંગ હતો, હું ત્યાં આવેલો. ત્યારે ઉઠીને તમે જતા હતા ત્યારે તમે કહ્યું મને કે વિતરાગ નું જે દર્શન મારું જોશે, જેને મારું વિતરાગ દર્શન છે એવું થશે તે મોક્ષે જશે, એને મોક્ષ મળશે. અને જે સંસારિક દર્શન કરશે એનો સંસાર સુધરશે. હા, પણ એ તો જેવું દર્શન કરે શું દર્શન કરે છે એના પર આધાર છે. એટલે તમે તો કશું હાલતા જ નથી, એનો અર્થ એવો થયો? તમે તો કશું હાલતા જ નથી. અમારે શું હાલીએ? અમારી પાસે શું હોય તમે આપીએ? બરોબર. અને આપનારનું હંમેશા ખાલી થાય, જે આપે છે ને એનું ખાલી થયા કરે એ નહીં. શું કહ્યું? અમાર તો તમે જેવો ભાવ કરો ને એવું હોવા ઘણું થાય. શું કહ્યું? 100 times. કારણ કે સ્વીકારતા નથી અમે. જો સ્વીકારે તો અમુક 2-3 ગણું થાય, પણ સ્વીકારતા નથી માટે 100 times થાય. અને જગત બિલકુલ કરેક્ટ છે, રસ્તો એ કરેક્ટ છે, ભાઈ દીવાડવાડીઓ થાય છે તે કરેક્ટ છે, બીજું જગતમાં કશું ભૂલ નથી. આ તો મારે કોને માટે કહેવાનું છે કે જગતમાં આવ્યા પછી એને કોઈ રસ્તે લક્ષ્મી જગત જેમાં સુખ માને છે, લોકસંજ્ઞા છે કે લોકસંજ્ઞા જેને સુખ માને છે એ લોકસંજ્ઞા જેના રહી નથી. પૈસામાં સુખ ના આવ્યું, વિષયમાં સુખ ના આવ્યું, ધર્મમાં સુખ ના આવ્યું, તેને માટે મારી જરૂર છે. બાકી બીજા કોઈને માટે મારી જરૂર છે નહીં. જેને આમાં સુખ આવતું હોય ને તો અહીં જરૂર જ નથી. ના કહી દઉં છું કે તમને સુખ આવે છે તો અહીં જરૂર નથી, અને ના આવતું હોય તો અહીં આવો. શું? આજ આપણે કતારગામ ઠીક કરીને લલ્લુભી કરીને આવ્યા હતા 73 વર્ષના, કે છે આખી જિંદગી બધા સંતો પાસે ફર્યો કે છે ના સારું કે ભગવાન જોડે મૈત્રી સ્વરૂપ થઈ જાય, કામ થઈ જાય કે છે. બધા કે છે બધા દેખાડ્યા માર્ગ, તેમની પાસે જે હોય એ દેખાડ્યા. તમને થયું કશું લાભ થયો? ત્યાં કે ના, સંતોષ તો થયો જ નથી કે છે. તમે શું આનો અર્થ? કારણ કે જગત યોગ માર્ગ માં પડેલું છે. ખરો યોગ માર્ગ ક્યારે શરૂ થાય છે? જ્ઞાની પુરુષ ને ભેગો થાય ત્યારથી ખરો યોગ માર્ગ શરૂ થાય છે. આત્મયોગ માર્ગ કેવું? જ્યાં સુધી જ્ઞાની પુરુષ ભેગા ના થાય ત્યાં સુધી મનોયોગ છે. કેવો છે? મનોયોગ. મનોયોગ કાય વાણી યોગ, વચન યોગ જેને જપ જપ તપ કરે છે, જપ જપ જાપ ને જમે છે ને, એ બધા વચન યોગ કહેવાય, એ વચન યોગી કહેવાય. પેલા અહીં પાછળ ચક્કર હોય તેની પર ધ્યાન રાખે છે, એકાગ્રતા કરે છે, મનોયોગી કહેવાય. અને કાય યોગી જે એક જ ધાર્યું દેહને એ કરે છે, આસન બાસન બધું લગાવીને, એ કાય યોગી કહેવાય. એ બધા યોગમાં થી કઈ સંસાર એનો કઈ વિલય થાય નહીં, સંસાર વધતો જાય. શું થાય? એક આત્મયોગ છે, એ આત્મયોગ હોય ને લોકોની પાસે ક્યાંથી લાવે? આત્મા પ્રાપ્ત થયા છે, આત્મયોગ ઉત્પન્ન થતો નથી. અને તે લોકોને જરૂર એ નથી, લોકોને તો આ જ જોઈએ છે, ઠંડે કરે અને ખાઈએ પીએ, અને ખરેખર એવું હોવું ના ઘટે. જો આ તો કઈ કોઈક મહાન ભાગીશાળી પુનસારી હોય તેના પૂરતું, આ જ્ઞાની નો હોય કોક ફેરો કઈક દર્શન લોકોને લાભ થાય અમુક બાબત. તો અગર તો આ ફોરેનના સાયન્ટિસ્ટો ને જો કદી ભેગા થઈ ગયા તો બહુ લાભ થઈ જશે. ભેગા થઈ ગયા તો ઘણું માર્ગદર્શન મળી રહેશે આગળનું. જગત શું છે તે જ જગત ના લક્ષ્મણ નથી. શું છે? આ બધું ભ્રાંતિ સ્વરૂપ, જે પુસ્તકોમાં લખાયું છે બધી ભ્રાંતિ સ્વરૂપ લખાયું છે. શું શું અમે જયારે વર્ણન કરીએ ને ત્યારે સાયન્ટિસ્ટો સમજશે કે ઓહો ઓહો જગત આવું છે, ત્યારે સાયન્ટિસ્ટો આગળની વાત સમજી શકે છે અને અમારી વાત પકડી આવી શકે. એમને વાત ના લાગે ને, એટલે યોગી જેવા પુરુષો માનસ શાસ્ત્રીઓ ને આગળનું એનો હિસાબ મળી જાય. પોઝિટિવ એકી સાથે બોલી શકાય નહીં, એકી સાથે તો કહો નેગેટિવ બોલે તો પોઝિટિવ અધૂરું રહી જાય, પોઝિટિવ બોલે તો નેગેટિવ અધૂરું રહી જાય. એકી સાથે ના બોલાય ને એટલે પછી આ વિતરાગોને કહેવું પડ્યું જગત અનાદિ અનંત છે. શું કે છે? પોઝિટિવ નેગેટિવ સાથે ના બોલાયું એટલે આવું અનાદિ અનંત કેવું પડ્યું. તો એ અંતર શું છે? એક મોટા મોટી વસ્તુ છે, કવિઓને બહુ મોટી શું છે, સાહિત્યકારો ને કવિઓ ને એ સૂજ ની વાત નથી ને. આ સાહેબ ને સૂજ હોય પણ આ તમે જે વાત કરો છો એ સૂજ ની વાત નથી. એ ભળે તે ભળે ગમે તે એમની પાસે સૂજ છે ને. સૂજ કેવાય? કઈક નવીનતા એમાં હશે. આ સાયન્ટિસ્ટો ને સૂજ ના આધારે જ ચાલે છે, બીજું કઈ નથી. એમને પોતાની સૂજ પડે છે. આઈન્સ્ટાઈન પોતાના સૂજ ના આધારે ચાલતા હતા. સમજો ને, સૂજ ઉત્પન્ન થતી ને એવા પોતે નવા સહજ ભાવ રહે ને એટલે સૂજ ઉત્પન્ન થાય તો પૂરેપૂરી ફળ આપે. આમાં એવું છે દાદા કે સૂજ પડે છે, સૂજ પડે પછી અવસ્થા ઉભી થાય છે અને પછી અવસ્થાને જ ગાગા કરે છે. હા, પછી ગાગા કરે એટલે પછી પેલી સૂજ બંધ થઈ જાય છે. સૂજ બંધ થઈ જાય સૂજ માંથી તો પેલા અવસ્થા જોઈ હોય એટલે એ ગાગા કરે કે આની નવી સૂજ છે ભાઈ, એટલે પાછા પેલા એની પાછળ જાય. આખે સૂજના માટે બહુ લખ્યું છે આખા. અમને પેલા સૂજ પડતી હતી ને, પેલું સૂજ એટલે પ્રત્યક્ષ ના દેખાય, આમ આમ જ છે એવું લાગે. નમ સૂજ પરમાણુ બધા લય થઈ ગયેલા હોય, હિંસાના પરમાણુ ને બધા લઈ જ કેવા આ થડાવે ને તો એ હાથમાં બહુ કામ કર્યા કરે. વાણી બોલે તો એ કામ બહુ થાય. એટલે એવું નથી ગમે તેને જેને જેને અહીંયા અંદર આ ભાવો ભાવો નાશ થઈ ગયા અને બધું છે. મનુષ્ય દેહ એટલો બધો એ છે કે ભાવો આ ભાવોને લઈને આ બધું બગડે છે. શું સમજ ને? કયા કયા ભાવો છે? જલ્દી સારું થઈ જાય, શું થશે આવા ભાવ હોય નઈ જ્ઞાની પુરુષ ને. આજે આજે થયું છે તે ક્યારે જલ્દી થઈ જશે, કાલે શું થશે, સાથી થયું એવું હોય નઈ વિચાર ના આવે. હા શું થશે એટલે આ કુદરતી પ્રક્રિયા સ્વાભાવિક થયા જ કરે. સ્વાભાવિક દખલ દખલ ના થાય એટલે વહેલી થાય. દાદા દખલ ના થાય એટલે વહેલી ક્રિયા થાય ખરી કે? સરસ કામ થાય ને. તેથી એમ કહીએ છીએ ડાક્ટર ને કહે છે અમારા ડાક્ટરો જે મુદત બાંધી છે એના કરતા તમારી મુદત ટૂંકી થવી જોઈએ. ના પણ એમ નહીં ડાક્ટર, તેથી એમ કહે તમે શાંતિ રાખો અને ફક્ત તમે એટલું જ કહો કે આપ જે કરો છો એમાં અમને ગમે છે એટલું જ કહો તો બહુ થઈ ગયું. આપણા ડાક્ટરો એવું જ કહે છે. એ લોકો તો એવું જ કહ્યું ને? એવું જ કહ્યું. કોઈ વિચાર આવ્યો નથી પછી અંદર તો મટવાનું છે. કેવી રીતે? કુદરત હેલ્પ જ કર્યા જ કરતી હોય. કુદરત નો સ્વભાવ છે કે વાઇટેલિટી પાવર જે અંદર છે. અમારે તો દાદા એ જોવામાં રસ છે કે આ જે ડખો ડખલ વાળાને જે સમય લાગે છે અને તમને કેટલો સમય લાગે છે એટલે એ તારો મળશે. અહીં આગળ વાઇટેલિટી પાવર ને ફૂલ સ્વતંત્રતાથી કામ કરે જ જાય. આપણા તરફ નો ડખો ના હોય અને પેલો તો આમ થઈ જશે એમ થઈ જશે. પાછા ડાક્ટર કે છે જો એ પગ અમે રાખો નહીં તો બગડી જશે. એટલે એને ભડકાવે ડાક્ટરો ભડકાવે. એ ભડકેલો રે મને તો ડાક્ટરો ભડકાવે ને તો ડાક્ટરો ભડકે હું ભડકું નહીં. તો આગળ બધા ડાક્ટરો નક્કી કર્યું હતું કે ઓપરેશન કરીએ દાદાને. હું જાણું કે એક એ એમના મનથી પાણી છે ને મનથી નાડે છે ને એવું નથી. એ તો બહુ સારા માટે કરતા હતા. પણ મારું કહેવાનું છે કે મેડિકલ ઇથિક્સમાં એક વસ્તુ છે કે પેશન્ટ ખાલી અમારું મંતવ્ય પૂછે ને. આ વાઇટિલિટી પાવર કામ કર્યા કરશે અંદર. પેશન્ટ કન્સેન્ટ ઉપર અમારે એક વાત નીકળેલી. એમનું બધું થિંકિંગ લોજિક હોય. મેં કહ્યું કે ડાક્ટર જાતિ વિશ્વાસ સારા પેશન્ટો કેટલા આવ્યા તમારી પાસે? કહ્યું ડાક્ટર કે આ તમારું બગડી જશે એટલે પેલો કે સાહેબ તમે કોઈ કરવું શું ને? બધું જાત ઉપર શ્રદ્ધા વાળા ડાક્ટરો કાલે કે શું આમ થઈ જશે તો એમને શું કહ્યું? આપ સમજ પડે ને? અમે બનવું કે ના બનવાની હતી અમારે લેવા દેવા નથી. અમારી જાતની શ્રદ્ધા એવી સુંદર હોય કે શ્રદ્ધા ડગે નહીં. અને મારી ડગે નહીં તો તમારી ડગે નહીં. હું ડગા ડગ કરતો હોય તો તમારું શું રે? અમે તો બંધ કરી દીધું, ડગી જતી હતી. હે? અમારી શ્રદ્ધા ડગી ગઈ, અમે બાયણું બંધ કરી દીધું. બાયણું બંધ કરી દીધું. ત્યાં તો સમર્થ પુરુષ છે, એમની વિશે વિચાર ના હોય. એ લોકો એવું જ કે છે ને કે તે બીજો હોય કે બધા બધા ડીએસપી જેવા દાદા કોક નું લઈને આ તમે બેઠો બે દસ કે છે. કોક નું એમ કે લઈ આયા તમે? આ લોકો દુઃખ લ્યો નહીં? માન્યતા છે કે લોકો દુઃખ લ્યો નહીં એવું આ તમે લો? આ એ અમારે તો અત્યારે તો અમારે તો બોલાય જ નહીં કશું. જે કે કરવું સાંભળવું પડે. શું સમજ પડે નહીં? કશું કોઈથી લેવાય દેવું નથી, દેવાય એવું નથી. સમજ ને? આ જગતમાં નૈમિત્તિક છે. આ થડે ને તો તમારો ફાયદો થઈ જાય એટલે તમે જોડો કે દાદા એ મને ફાયદો કર્યો. શું છે એક્ઝેક્ટલી એવું કશું બને એવું નથી. નિમિત્ત છે. નિમિત્ત ને ખોટું ના કહેવાય. કોઈ ડાક્ટર છે તો એમ આવે ને તો એને સ્મટી જાય. શું જગત ને તો તેવું નિમિત્ત ને બચકા ભરવાની? હે? જગત ને તો સમજણ ના હોય એટલે નિમિત્ત ને બચકા ભરે પછી. હા, એક બહુ લોંગ સાઈટ વાળો માણસ હતો. તે મુંબઈમાં બધી રીતે હાર્યો એ માણસ. શું મને કે દાદા આપે પી લોંગ સાઈટ હોવા છતાં હું તો દાદા હારો રેડો છું, શોર્ટ સાઈટ વાળી સલાહ લો. શું કહ્યું? ખરી વાત છે. કોની સલાહ લેવાની? શોર્ટ સાઈટ વાળા. શોર્ટ સાઈટ વાળા ને સલાહ લો. આ લોંગ સાઈટ, લોંગ સાઈટ તેને લોંગ સાઈટ કહો છો તે, અને શોર્ટ સાઈટ વાળો આવેલો હોય તે લોંગ સાઈટ વાળા ને સલાહ લેવાની. વાત સાહેબ ખરી ખોટી? હા, લોંગ સાઈડ માં, લોંગ સાઈડ માં પડ્યો છે, હું ઘૂસે મરીશ. શું ઘણા ફેરા તો વસ્તુ અહીં નજીક હોય ને, અને જુએ છે આગળ આ પડી. શોર્ટ સાઈડ વાળા ને પૂછ્યું, તને કે છોકરા કે આ દાદા અહીં છે? દાદો આમ જતો હોય બાર. તમે બાબા ને પૂછીએ, બાબા દાદા ને મટી જશે નઈ? દાદા ને મટી જવાનું કે છે, કારણ કે શોર્ટ સાઈડ વાળા છે. અને લોંગ સાઈડ વાળા તો ગણતરી કરે, આમનો હિસાબ કાઢે, આમનો હિસાબ કરે. હે, જલ્દી રામ કે છે બરોબર. બાબા જોડે મિત્રાચારી ભાવે અમારા જેવા ને, અમને આવડે વધારે તો એમને વધારે આવડે, અમને આવડે નહીં એમને ના આવડે, અમને કશું આવડે નહી, કશું ના આવડતું. તમે એક લાખ છે ને બરોબર. આવડે તારું બોલી ઉઠે કે ના બોલી ઉઠે? હે, તમને શામાં ફાયદો લાગ્યો? હું તો એવું છે ને કે શોર્ટ સાઈટ હોય કે લોંગ સાઈટ હોય, બે સાઈટો બંધ કરી દેવી પછી જોવી કઈ સાઈટ આવે. ના, આ તો બહારના માટે, બહારના માટે, પણ આપડે તો બેવ બંધ કરી. બાકી એ તો તમે કહો છો બેવ બંધ કરવી પડે. આ પઝલ છે, આ કઈ પઝલ છે, પૂછતી થી પહોંચી વળે એવું છે નહી. શું એક સ્વપ્રકાશ જ કામ કરી શકે એવું છે તારી પાસે? તો એવું બુદ્ધિ થી પહોંચી વળે એવું નથી. એવું મોટું પઝલ છે. છતાં સારા પુરુષ ના આશરે રહેવું. શું કહ્યું? જગત માં ફાયદા માં ફાયદો શું? ત્યાં કે છે કે સારા પુરુષ નો સંઘ. શું? જગત જેને સારા કે એનો, હે, જગત જેને સારા કે એનો સંઘ કરવો. શું કહ્યું? જગત જેને સારા કેતા હોય એનો સંઘ કરવો. ના, જગત તો બહુ જણા હારા કે. હા, તો પછી જગત તો એવું એવું સારા ને. કઈ વહુના ભાઈ નો સંઘ કરીએ તો હું ખોટો? ધક્કા તો ખાય. સારા પછી કયું ઉઠવા જેવા? જે ના કઈક લોક પૂજ્યતા ઉત્પન્ન થયેલી હોય ને સાધારણ થોડી થોડી. પણ લોક પૂજ્યતા એ બી આરોપણ છે દાદા, તમે કહો છો તે. હે, નિમિત્ત થયું હોય ને લોકો પૂજવા માંડી જાય, પાછા ત્યાં જઈએ ત્યારે પાછું. ના, લોક ના પૂજન માં ખબર પડી જાય, લોક તો બધાને પૂજે છે. આવો સાહેબ, આવો સાહેબ. તો તું પેલા જ્ઞાની પુરુષ પગે નતો લાગતો, ગયો એટલે કશું નહીં કે. એ પૂજ્યતા ના કહેવાય, પૂજ્યતા તો જ્ઞાની પુરુષ જતા હોય ને તેની પાછળ એમ કર્યા કરે, એની પાછળ એમ કર્યા કરે, એ પૂજ્યતા કહેવાય. શું? લોક પૂજ્યતા હોવી જોઈએ. લોક પૂજ્યતા ના હોય તો લોક નિંદ્ય ના હોવો જોઈએ. શું કહ્યું? લોક નિંદ્ય ના હોય. આવો ને, આવો. ત્યાં કા બેસો? તમે સમજો ને? તમે તો કહો છો લોક પૂજ્ય ને લોક નિંદ્ય બેવડા અરકા મૂકે છે. કેમ? જ્ઞાન માં તો બોલાવો છો. ના, લોક પૂજ્ય પણ તો ઉત્પન્ન થવું બહુ અઘરી વસ્તુ. પૂજ્ય ને નિંદ્ય બંને આ છે. લોક નિંદ્ય ના હોવો જોઈએ, એને આ કાળમાં લોક પૂજ્ય ગણાય છે. લોક નિંદ્ય ના હોય, કોઈના તરફથી એની નિંદાઓ ના થતી હોય, તેને આ કાળમાં લોક પૂજ્ય ગણવો જોઈએ. બાકી લોક પૂજ્ય તો હોય નહીં. લોક પૂજ્ય કોને કહેવાય? કે એક મત વાળા પૂજે એ પૂજ્ય ના કહેવાય. માલ હોય તે પૂજે છે ને, એ તો મત નો આધાર છે. એ તો પોલીસ ખાતું છે. લોક પૂજ્ય એટલે ગમે તે માણસ ને મનમાં ભાવ, પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય. ઘડીક માં તો ઇન્દિરા ગાંધી ને પૂજવાનું કે છે, ઘડીક માં મોરારજી ને પૂજવાનું કે, મારી પાછા મગનભાઈ ને પૂજવાનું કે. કેટલાક લોકો આજે તો કહે ઇન્દિરાબેન ને પૂજો, ફરી પાછું આમનો વંટાળો આવે તો મોરારજી ને પૂજો, ફરી પછી કાલે પાછું મૂંઝવાયું તો પાછા ત્રીજા ને પૂજો. અમારે કેટલા પૂંજવાય એમ? નહીં પૂજવાની જરૂર નથી, એ પૂંજવાની જરૂર જ નથી. એમ સીધું કહો અમને કેટલા પૂજવાનું, પાર જ ના આવે અમારે. એનો પાર જ ક્યાં આવે? એ તો લોક પૂજ્ય થયા બધા, એ પૂજવાની જરૂર ના આવે. લોક પૂજ્ય પણ આપણે જેના ગુણા કરીને આપણને એમ હૃદયમાં લાગણી થાય. એ તમારી વાત ખરી, પણ જે પૂજવાના તો લોકો જ ને. લોકો એ સંસાર નો ભાગ તો ખરો ને, ભગવાન તો જાતે આવવાના નથી. ના લોકો સંસાર નો ભાગ તો ખરો ને, સંસાર જ છે. એ તો ગમા વાળા ને પૂજે ને અણગમા વાળા ને ધક્કો મારે. તમે કહો છો એવું ફોજદાર આવ્યો તો જય સચ્ચિદાનંદ. ના પણ એ લોક પૂજ્ય પણ કહેવાય ને, આ તો બધું પોલીસ ખાતા જેવું. આ સરકાર ના માણસો ને પૂજા ને એ સ્વાર્થ જો આ કરે જો. પછી લોક શબ્દ નો તમારી ભાષામાં શું અર્થ થયો? લોક પૂજ્ય તો એમનું નામ સંભાળતો આપણને આનંદ થાય. શું કહ્યું? નામ સંભાળતો આનંદ થાય. એમની જોડે બેઠા હોય ને તો અજોડ્યા માણસ ને મનમાં ભાવ થઈ જાય. ટૂંકમાં વિરોધ ના થાય. હે? વિરોધ ના ઉત્પન્ન થાય. હા. એક ફરો એક મુસલમાન આવીને બેઠો. કઈ બેઠો હતો આપડે? ત્યાં વિહાર લેક માં. હે? વિહાર લેક. વિહાર માં એક મુસલમાન અને વાઈફ ને બધાને આમ કોર્પોરેટર હતો મ્યુનિસિપલ નો. તેડી લાયા પેલા સૈદા કે છે અહીંયા આગળ બેસો કે છે, આવો કે દર્શન કરવા કરાવડાવું. એટલે આવી તો મુસલમાન કરે ને, પણ દર્શન કરવાનું તો. પણ છતાં એ ભાવથી આવ્યા. આવ્યા ને પછી આપણા મહાત્માઓ બધા બેઠા હતા અને હું એક લીમડા ને આજુબાજુ ઓટલો હતો લીમડા ઝાડ ને ત્યાં હું બેઠેલો. એટલે પેલા લોકો કોર્પોરેટ બધા લોકોને અજવાણ્યું કરું ને, એટલે નીચે બેસવા જતા મેં નીચે ના બેસશો, અહીં ઉપર બેસશો. શું ઉપર બેઠા પછી દસેક મિનિટ બેસી રહ્યા, બીજી વાતો ચાલતી હતી. એને શું કહ્યું ઉભા થઈને? એ કે છે કે હું આપની પાસે બેઠો પણ અહિયાં જે મને 10 મિનિટમાં શાંતિ થઈ એવી શાંતિ મેં મારી આગી જિંદગીમાં ક્યાંય જોઈ નથી કે અનુભવી નથી. એનું કારણ શું કે છે? આપે શું કર્યું એવું કે આવી શાંતિ મેં આ જિંદગીમાં શું પણ કોઈ અવતારમાં મેં જોઈ નહીં હોય એવી શાંતિ હું અનુભવી રહ્યો છું. કે તમે ખુદાની પાસે બેઠા છો. શું કહ્યું? તારે પાસે તમે ક્યાં? મેં કહ્યું ખુદા ની જોડે હું બેઠો છું અને મારી જોડે તમે બેઠા બોલો. કેટલું તમારું દૂર રહ્યું છે કે મને વાત સમજાઈ કે છે? આ લાભ મને આપો કે છે? હવે પછી દર્શન કરીને ગયા બિચારા. હવે એ માણસ હમો કેટલો ચોખ્ખો હશે તેથી એને અનુભવ થયો 10 મિનિટમાં. પછી પોતાનો ચોખ્ખાપણ જોઈએ કે નથી? છે જ્ઞાની પુરુષ નું વાતાવરણ જ ઓર જતું હોય. એ વાતાવરણ દુનિયામાં સાંભળ્યું ના હોય. દાદા તમે કહો છો કે આ જ્ઞાની પુરુષ ને ઓળખવાનું કઈ લોકોની શક્તિ નથી. ના હોય, ક્યાંથી હોય? અને જેને ઓળખ્યા છે એમ કે છે તે એમના ગમાનો આરોપણો છે. જો જ્ઞાની પુરુષ ને એમને ઓળખ્યા હોય તો સવાલ જ નથી. પણ જે એમ કે ઓળખ્યા છે એ ગમાના આરોપણો છે. એ બરોબર પૂરેપૂરું નહીં, વાત સમજ વગર ની વાત. હા, જ્ઞાની પુરુષ નું ઓળખવું. હા, પછી એમાં કશું બાકી જ નહીં, બાકી જ ના રહે. બાકી એટલે હું જ દાદા ને દાદા જે મુજમાં અજબ અભેદતા જાણી રે લખ્યું છે પેલા. નહી તો આવું વાક્ય કોઈ બોલાય? નીકળેલી વાક્ય શું? આ વેલ્ડિંગ ના થઈ શકે? ન્યાય ની વાત જગત દેવી નથી, નિરંતર ન્યાય જ કરી રહ્યું.